મન ગમ તો કીધું સુંદર વર. તારીખ 26/10 રોજ ફૂટેલા વિક્રમ સંવત 2060 પ્રથમ પ્રભાતે ભવ્યતાપૂર્વક અન્નકૂટોત્સવ ઉજવી સ્વામીશ્રી તારીખ 27/10 સાંજે ગોંડલથી ભાદરા પહોંચ્યા. અહીં તારીખ 28/10 સાંજે પ્રાસાદિક સ્થાનોની યાત્રા કરવા નીકળેલા તેઓ પગપાળા જ જૂના મંદિરે પધાર્યા. અત્રેથી ઉંડ નદીએ જવાનું હતું, પણ મર્સિડીઝને આવવામાં વિલંબ થતા સ્વામીશ્રી ચાલતા ચાલતા જ છેક ગામની ભાગોળે આવેલા બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા. ત્યાં એક નાનકડી મારુતિ ઝેન ગાડી જોઈ તેઓએ પૂછ્યું, આ કોની મોટર છે? પ્રેમજીભાઈ સુતરિયાની, સંતોએ જણાવ્યું. આજની સવારે સ્વામીશ્રીએ જ પૂજેલી આ ગાડીમાં તેઓ બેસે એવો સંકલ્પ આ હરિભક્તની 8 વર્ષની પૌત્રીને થયેલો. પણ ઉઠવા બેસવામાં કષ્ટ પડે એવી આ નાની ગાડીમાં બિરાજવાની વિનંતી 82 વર્ષીય સ્વામીશ્રીને કેવી રીતે થાય? પરંતુ એ અબુધ બાલિકાનો મનોરથ પકડ્યો હોય તેમ સ્વામીશ્રી બોલ્યા, ચાલો આ ગાડીમાં જ આપણે જતા રહીએ. આમ કહેતા તેઓ એ નાનકડી ગાડીમાં બિરાજી ઉંડના તીરે પહોંચ્યા. અહીં પોતાની નાની મોટરમાંથી સ્વામીશ્રીને ઉતરતા જોઈ પેલી બાળકીના આનંદની તો કોઈ સીમા જ ન રહી. આમ આબાલ વૃદ્ધ સૌની મનોકામના પૂરી કરતા સ્વામીશ્રીએ ઉંડના ઘાટે કછોટો મારી જળમાં ડૂબકી લગાવી ત્યારે તો ઉપસ્થિત સૌ આ જળક્રીડાની સ્મૃતિથી તરબતર થઈ ગયા. આ સ્નાનવિધિ બાદ ઘાટ પાસે જ આવેલી ઓરડીમાં વસ્ત્ર પરિધાન કરી સ્વામીશ્રી પ્રાસાદિક ખેતર, ઓટા વગેરેના દર્શન કરતા કરતા પુનઃ મંદિરે આવ્યા. વેણે તારે કીધા મુને કામણિયા. આ અરસામાં સ્વામીશ્રી પર આવી રહેલા વિવિધ મંદિરોના અન્નકૂટ પ્રસાદમાં વિદ્યાનગરના છાત્રાલયનું પણ એક બોક્સ આવેલું. પુસ્તક આકારના એ બોક્સમાં છાત્રાલયના વસવાટ દરમિયાન સ્વામીશ્રી પાસેથી પ્રસાદ પામીને સાધુ થયેલા 39 સંતોના સંસ્મરણો સંગૃહિત હતા. તેની અંતે પ્રસાદ મુકાયેલો. તે પ્રસાદ સ્વામીશ્રીએ તારીખ 28/10 રોજ અંગીકાર કર્યો અને તેની સાથે તેઓએ સંતોના પ્રસંગોનું વાંચન પણ શરૂ કરાવ્યું. આ પઠન તારીખ 29/10 સવારે પણ આગળ ચાલ્યું, પરંતુ સ્વામીશ્રીનો અલ્પાહાર પૂરો થયો તોય 36 પ્રસંગો જ વંચાયા. 3નું વાંચન હજી બાકી હતું. તે વખતે આનંદ વિહારીદાસ સ્વામી થાળ લઈ ઊભા થવા ગયા ત્યાં જ સ્વામીશ્રીએ થાળ પકડી તેઓને બેસાડી રાખ્યા. પોતે પણ ચડું કર્યા વિના એમને એમ બેસી પ્રસંગો સાંભળતા રહ્યા. તે જોઈ વાંચન કરનારા યુવકે વાંચવાની ગતિ વધારી પુસ્તક પૂર્ણ કર્યું. આ સમયે તે યુવાનને નજીક બોલાવી સ્વામીશ્રીએ કહ્યું, આ બધાને એટલે કે જે સંતોના પ્રસંગો વંચાયા તેઓને તો પ્રસાદ મળ્યો, તું જ બાકી રહી ગયો, તે લે. આમ કહી એ યુવકને મિષ્ટાન આપતા સ્વામીશ્રી બોલ્યા, તારે સાધુ થઈ જવાનું. આ શબ્દો એ યુવાનની મનોભૂમિમાં બ્રહ્મબીજની જેમ વવાઈ જતા તેના હૃદયમાં વૈરાગ્યનું વન ખીલી ઉઠ્યું. તેથી તે પણ સ્વામીશ્રીનો પ્રસાદ પામીને સાધુ થયેલા છાત્રાલયના યુવકોની યાદીમાં સમયાંતરે ઉમેરાઈ ગયા. તેઓનું દીક્ષિત નામ સાધુ જ્ઞાન તૃપ્તદાસ રાખવામાં આવ્યું. બ્રહ્મના બે બોલમાં કેવું બળ! ઝઘડો ન કરે એના સ્વામી બાપા. તારીખ 29/10 સાંજે ભાદરાથી રાજકોટ પધારેલા સ્વામીશ્રીના વરદસ્તે અહીં તારીખ 30/10 સવારે અચાલડા અને પાંદરીના નવનિર્મિત મંદિરોની મૂર્તિઓનો પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો. માંગલિક વિધિની આ પરંપરામાં તારીખ 31/10 સવારે રાજકોટ મંદિર સંકુલમાં નૂતન સભામંડપનો ખાતવિધિ પણ સ્વામીશ્રીના કરકમળો દ્વારા યોજાઈ ગયો. આ સપરમાં દાડે અલ્પાહાર લઈ રહેલા સ્વામીશ્રી સમક્ષ ત્રણ બાળકો એક પ્રહસન લઈ આવી ચડ્યા. શિશુ, યુવાન અને વડીલની ભૂમિકા ભજવવા માંડેલા તેઓ સ્વામી બાપા મારા છેના મુદ્દાને વિવિધ પ્રસંગો દ્વારા ચર્ચાસ્પદ બનાવતા રીતસર ઝઘડો કરી બેઠા. તેઓનો આ અભિનય એટલો હુબહુ રહ્યો કે ચારે કોર ચકચાર મચી ગઈ. આ સમયે એક કાર્યકરે આ ત્રણેય બાળકોને શાંત પાડતા સ્વામીશ્રીને કહ્યું, બાપા, આ શિશુ, આ યુવાન અને આ વડીલ અવારનવાર આ બાબતે ઝઘડી પડે છે. આટલું કહી એ કાર્યકર્તાએ બાળકોને પૂછ્યું, તમને એ ખબર છે કે સ્વામી બાપા આપણા ક્યારે થાય? ઝઘડો ન કરે ત્યારે. બાળકો બોલે તે પહેલાં તો સ્વામીશ્રી જ બોલી ઉઠ્યા. તેઓનો આ ખુલાસો ગમ્મતની સાથે જ્ઞાન પણ આપી ગયો. જેને કદાપી નહીં વળગે વિકાર. તારીખ 2/11 પ્રભાતે સ્વામીશ્રી ભૂકંપ રાહત કાર્ય અંતર્ગત સંસ્થા દ્વારા નિર્માણ પામેલા યજ્ઞપુરુષ નગર, પુરાણું નામ ગારિયા, તથા ગુણાતીત નગર, પુરાણું નામ મોડ પરના હરિમંદિરની મૂર્તિઓમાં પ્રાણપુરી તારીખ 3/11 સવારે ધોળકા પધાર્યા. અહીં તેઓએ મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવ્યો. તેને અનુસરતા સ્વામીશ્રીએ તારીખ 4/11 સવારે ભોઈકાના મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી પટપ્રતિમાઓમાં દૈવત આરોપ્યું. વળી આજનો દિવસ પ્રબોધિની એકાદશીનો હોવાથી ઠાકોરજી સમક્ષ ગોઠવેલી શાકની હાટડીના દર્શન કરી વિદાય થયેલા સ્વામીશ્રી પુરુષોત્તમપુરા પધાર્યા. અહીંના મંદિરમાં તારીખ 5/11 રોજ આરસના અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત કરનારા તેઓને આજની સાંજે એક મુલાકાતીએ દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથની 2 પ્રતો અર્પણ કરી. આ પુસ્તકમાં શ્રી રઘુવીરજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજનું સર્વોપરીપણું અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સુંદર રીતે ગૂંથાયો છે. તેથી જ્યારે એક સંતે આ ગ્રંથનો પાઠ આજથી જ શરૂ કરવાની ઈચ્છા દર્શાવી ત્યારે સ્વામીશ્રી બોલ્યા, આવતીકાલે સવારે પૂજામાં ગ્રંથનું પૂજન કર્યા પછી શરૂ કરીએ. આ આદરભાવ સાથે તેઓ તારીખ 6/11 સવારે અલ્પાહાર વખતે આ ગ્રંથનું શ્રવણ કરવા લાગ્યા. ઉકાળા પાણીનો આ કાર્યક્રમ પૂરો થતાં સ્વામીશ્રી પાસે વિભા પરના શ્રી પુરુષોત્તમભાઈ દોમડિયા આવી પહોંચ્યા. તેઓએ 17 વર્ષ પહેલાં પોતાની કરિયાણાની દુકાન અંગે પૂછેલું ત્યારે સ્વામીશ્રીએ આશીર્વાદ આપેલા કે દુકાન સારી ચાલશે, પ્રામાણિકપણે ધંધો કરજો. આજે તેઓને જોતા જ સ્વામીશ્રીએ પૂછ્યું, દુકાન સારી ચાલે છે ને? આ પૂછપરછથી એ હાલારી હરિભક્ત હલી ગયા. 17 વર્ષ પૂર્વે સેકન્ડોમાં થયેલો વાર્તાલાપ પણ સ્વામીશ્રીની સ્મૃતિમાં હજી જીવંત હતો. ભક્તો સાથે આવી ઘનિષ્ઠ આત્મીયતા ધરાવતા તેઓ આજે અહીંથી વિદાય લઈ રઢુને પાવન કરતા સાંજે બોચાસણ પધાર્યા. અત્રે તારીખ 8/11 રોજ યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના સમયાની સભામાં નારાયણ મુનિદાસ સ્વામીએ સ્વામીશ્રી પાસે સરકી વાત માંડી કે આજની રાત્રે ચંદ્રગ્રહણ છે, પણ પંચાંગ પ્રમાણે વૃદ્ધ, અશક્ત અને બાળકો માટે રાત્રે 9 વાગ્યા સુધી જમી શકાય એમ છે, માટે તમારે પણ ચાલશે. મને સંતો સાથે રાખો ને, બધાની સાથે રાખો. આપ વૃદ્ધ નથી? અમે વૃદ્ધ નથી, બાળક નથી, યુવાન નથી. સ્વામીશ્રી દ્વારા સહજભાવે બોલાયેલા આ શબ્દોમાંથી જેને કદાપી નહીં વળગે વિકારની તેઓની સ્થિતિ સરી પડી. તેઓને એકય અવસ્થા પોતાના આવેગોથી અભડાવી શકી નહોતી. છતાં સ્વાસ્થ્ય સાચવવાનો હેતુ રાખી આજની બપોરે આરામમાં જઈ રહેલા સ્વામીશ્રીને સંતોએ પુનઃ વિનંતી કરી કે અશક્ત વૃદ્ધ રોગીને રાત્રે 9 વાગ્યા સુધી જમી શકાય છે. પરંતુ વિનવણીનો આ દોર ઘસીને કાપતા સ્વામીશ્રી બોલ્યા, હું અશક્ત પણ નથી, વૃદ્ધ પણ નથી અને રોગી પણ નથી, માટે એ જમવાની વાત કરશો જ નહીં, જેમ થતું હોય તેમ જ થશે. સ્વામીશ્રીનો આ ટંકાર સાંભળી સૌ સંતો ચૂપચાપ ઓરડાની બહાર નીકળી ગયા. ભજન મેં રહે વે ભરપૂર રે. તારીખ 9/11 સવારે 5:03 વાગ્યાથી 8:35 વાગ્યા સુધી ખગ્રાસ ચંદ્રગ્રહણ નિમિત્તે યોજાયેલી સભામાં લાભ આપી સ્વામીશ્રી તારીખ 11/11 રોજ તેઓના મુલાકાત કક્ષમાં સૌને મળવા બિરાજ્યા. તે વખતે કાવીઠાના બાળક યોગી પટેલે સ્વામીશ્રીને પૂછ્યું, બાપા તમે આખો દિવસ બિઝી વ્યસ્ત જ હોવ છો, તમે ફ્રી ક્યારે હોવ છો? તું જ્યારે આવે ત્યારે ફ્રી, સ્વામીશ્રી બોલ્યા. તેઓ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સંતો ભક્તોને મળવાનું કદી ન ટાળતા. પરંતુ પેલા બાળક માટે સ્વામીશ્રીના આ શબ્દ અને શૈલી સમજવા અઘરા હતા. તેથી તેણે પુનઃ પૂછ્યું, બાપા તમે ફ્રી હોવ ત્યારે શું વિચારો છો? ભગવાનનું નામ, બીજું શું વિચારીએ? ભજન કરીએ, કાગળ લખીએ, કોઈ હરિભક્તને આશીર્વાદ આપીએ, સ્વામીશ્રીએ જણાવ્યું. ભજન મેં રહે વે ભરપૂર રેની સ્થિતિ હતી તેઓની. તે સાથે સ્વામીશ્રી તારીખ 12/11 સવારે ઉમલાવના મંદિરની મૂર્તિઓના પ્રતિષ્ઠા પૂજન કરી આજની સાંજે મહેસાણા પહોંચ્યા. અહીંથી તેઓ તારીખ 13/11 સવારે આબુ પધાર્યા.